શાંતિ વધતી ગઈ અને હજી સમાધિ ઉભી ભગવાન મળ્યા તો છોકરા પૂછીએ નઈ, ના પૂછીએ તો જ મૂર્ખા ને, હા હું ના પૂછું તો જ મૂર્ખો. પરમાત્મા કહ્યું છે, પરમાત્મા પેલા પરમાત્મા બે ધારી રૂપે હતા એટલે મળા આગળ ના લાગી શકાય, આ તો બે ધારી લાગી શકાય, આ તો આપડી ભૂલ દેખાય અને સામે દેખાય ને ભૂલે બધું કરી હતી કરીએ તો આપણે બીજા જન્મ માટે વધારે ઉચ્ચ તક આપણને આપે, ઓછું કાર્ય કરો તો આપણે સહેજ નીચી કાર્ય તક આપે, અને જો એ કાર્ય વધારે સારી કરવાના કરતા જો આપણે એ ઉડંગીને આપણા આત્માને ઉકેલી જવા માટે પ્રયત્ન કરીએ તો એ વ્યાજબી ખરું કે કેવું. એમનું કેવું એમ છે કે દરેક મનુષ્યને ભગવાને ઈશ્વરે એને જન્મ આપ્યો છે તે કંઈ પણ સારું કાર્ય કરવા માટે આપ્યો છે. એ કાર્ય તમે કેવી રીતે કરો છો, એ કાર્ય ઉપર તમારું ઇવોલ્યુશન કરીને બીજા જન્મમાં તમને વધારે સારું કાર્ય સોંપશે, અગર ઉત્તમ કાર્ય સોંપશે. હવે એ એક વાર તો ભગવાન આ મોકલ્યા જ નથી તમને, ના શક્તિ આપે છે, શક્તિ જે કહે છે શક્તિ કઈ કરે, હા ભગવાન મોકલ્યા હોત ને તો ભગવાન મોટો આખી ઓફિસ રાખવી પડે, આટલા માણસ ના રે અહીં મોકલવાનું છે, આટલા માણસ અહીં મોકલવાનું છે, સમજ પડે ને. અને તો ભગવાન કાયમ નો ઉપરી ઠરત, શું ઠરત ઉપરી, અને ઉપરી હોય તો સનાતન સુખ કોઈને ના થવા દે, કેવું કોઈને થવા ના દે, બરાબર છે, એનાથી ડરતા જ રહે બધા. જગત જે ચાલે છે એ કેવી રીતે ચાલે છે, જ્ઞાની પુરુષ જાણે છે, આ ગોઠવણી છે, આ ગપ્પુ નથી જગત માં, અને દરેક માણસ ના એના કાર્યો નિમિત્ત રૂપે જ હોય છે, એવી ગોઠવણી છે. ભગવાન નથી કરી આ કુદરતી ગોઠવણી છે, કેવી છે કુદરતી ગોઠવણી, વ્યવસ્થા એ ગોઠવણીમાં જો જ્ઞાની પુરુષ મળી જાય તો આમાંથી જો આ ના ગમતું હોય આ સંસાર, કંટાળો આવ્યો હોય, દુઃખ લાગતું જ હોય, તો જ્ઞાની પુરુષ મળે તો છુટકારો કરી આપે, બાકી નહીં તો અનંત અવતાર સુધી ઘટેક બટેક કરે કશું વળે એવું નથી. અને જ્ઞાની પુરુષ મળવા એ કોઈ માણસ ની સત્તા ની વાત નથી, કે જ્ઞાની પુરુષ ની સત્તા ની વાત નથી, તે કુદરતી સત્તા છે, કુદરતી સત્તા, એટલે કુદરતી સત્તા એ બધું થાય છે, એ કુદરતે મંજૂર છે, અને ભગવાન જે કુદરતે મંજૂર હોય તે ભગવાન ને મંજૂર હોય, શું હોય છે. હવે શું એથી વધારે કહેવા માંગે છે, હા હું એવું પૂછું છું દાદા કે એવું કહેવાય છે કે આ જે દુનિયા છે એનું ઇવોલ્યુશન થયા કરે છે, એને સારી ને સારી થયા કરવાની, જે કુદરત છે વ્યવસ્થા શક્તિ માનો કે ભગવાન માનો, એની એવી ઈચ્છા છે કે આ દુનિયા સારી ને સારી થતી જાય, બધા લોકો ભગવાન જ થઈ જાય એવી કંઈક ઈચ્છા હશે, અને એટલા માટે દરેક પોતાના કાર્યો સારા ને સારા કરે, અને સારા ને સારા કાર્યો કરી અને એવો એમ કે કાર્ય એમ કે એ જે કાર્ય કરી એની અંદર પોતાનું મન ના રાખતો ભગવાન પિતરથી કામ કરતો જાય, એ રીતે કામ કરતો કરતો એ યોગી થઈ જાય કે ના થઈ જાય, અને એ રીતે એને મુક્તિ મળે કે ના મળે, હા કેમ ગીતા તો એવું કહે છે થોડું, અને હવે જે બીજા બધા જે છે અરવિંદ ને એ બધા તો એવું કહે છે, મોટાની ચોપડી પણ એવું કહે છે, અરવિંદ પણ એ જ કહે છે કે આ ઇવોલ્યુશન થવાનું છે આખી દુનિયાનું. ભગવાન જાતે જે દેવો જાતે દુનિયામાં ઉતરે અને રહે એવી દુનિયા કરવા માંગે છે. પણ આ વ્યવસ્થા છે, સંકલ્પ કરી શકીએ એમ છે, આપણે કરી શકીએ નહીં, વસ્તુ કરી શકીએ. તો એટલા માટે અરવિંદે અતિ મનસને ઉતારવા પ્રયત્ન કર્યો હતો. અધિ મનસ સંકલ્પ છે, સંકલ્પ છે કે દિવ્ય ચેતના ઉતરે. હા, દિવ્ય ચેતના ઉતરે, કે દિવ્ય ચેતના ઉતરશે એનો પોતાના હાથમાં બીજું કશું નહીં, દિવ્ય ચેતના ઉતરશે એવું કોઈ પણ સંકલ્પ ફરશે તો એ ઉતરશે. તારે બધા જ દેવો નહીં, બધા જ જે છે બધા જ ભગવાન થઈ જશે ને, તે બધા પછી બને નહીં. અમને તે મગર ચાકર ઉચકનાર બધું રહેવાનું, ગાંઈજા કરિયા હુસાર બધું ભેગા નહીં થવાનું. નહીં તો આ ગોજા દુકારી કોઈ જડે જ નહીં, પછી તમારી શી દશા થાય? એટલે આ કુદરતનું સંચાલન એટલું સુંદર છે, આ બધાના બધાની બુદ્ધિ મતી પહોંચે ને એવું સંચાલન છે. કેવું છે? મતી પહોંચે એ બધાને પોતાની મતી પહોંચી તો હજી અરવિંદે લખ્યું, બીજા બધાએ લખ્યું, પોતાની મતી પહોંચે તો હજી મોટાએ લખ્યું, પણ બધા મતી વાળા એ લખ્યું છે. કેવું છે? એ તો કહે છે કે અમે ભગવાન જોડે વાત કરી. એ ભગવાન જોડે વાત કરે છે ને, એ ભગવાને કલ્પિત છે. કેવું છે? ખબર સમજ પડે ને. હવે કલ્પિત ભગવાન તો બધા બહુ થયેલા, સમજાય છે ને? પોત માનેલો ભગવાન છે, અર્થ ભગવાન ની વાત જુદી છે. યથાર્થ ભગવાન તો વાત જ જુદી, યથાર્થ વગર ઉત્પન્ન થાય નહીં કોઈ પણ જાતનું. શું હોય? નહીં અહંકાર ના હોય, સમજાય છે? એટલે આવું બધા બહુ ભગવાન, બધાને ભગવાન મળેલા. વીરો કે મને મળ્યો, કબીરો કે મને મળ્યો, નરસિંહ કે મને મળ્યો, બધું કલ્પિત. શું કહ્યું? કલ્પિત પણ એને દેખાયું હશે કે એવું કલ્પિત દેખાયું હશે. હા, એમ દેખાતા દેખાતા એમ કરતા કરતા આગળ વધ્યા કરે. શું થાય? આશામાં ના આશામાં, સમજાય છે? યથાર્થ તો પછી સમાધિ રહે. અને ભક્તિ જ ના કરવી પડે, ભગવાનની ભક્તિ ના. ભગવાન અને ભગત બે જુદા છે. શું છે? ભગવાન અને ભગત જુદા. હા, એટલે ત્યાં ત્યાં સુધી એ ભક્ત ગેલા હોય. કેવા હોય? ગેલા. એ મને ભગવાન દેખાય, એ મને તારો બાપો કોઈ દેખાતો નહીં, તો ગઢડું ભૂલ છે. શું કહ્યું? તારી ભક્તિ ની ગેલછા હોય. શું હોય? ગેલછા. એ બધાને જ્ઞાની થવું પડશે. શું થવું પડશે? જ્ઞાની. જ્ઞાન વગર મુક્તિ નથી. તમને એટલું થાય. વેદાંતે શું કહ્યું? કે મળ વિક્ષેપ ને અજ્ઞાન ત્રણ ચીજ થી બંધાયેલો છે. શું કે છે? જૈનો એ કહ્યું રાગ દ્વેષ ને અજ્ઞાન થી બંધાયેલો છે. આમાં કોમન કઈ વસ્તુ છે? રાગ દ્વેષ ને અજ્ઞાન. અજ્ઞાન દેવમાં કોમન છે. જેનું અજ્ઞાન જાય ને તેનો સ્વીકાર. અજ્ઞાન જાય નો અજ્ઞાન કોઈ નથી. એ અરવિંદ હોય કે મોટા હોય ગમે તેને, અજ્ઞાનો એક અંશ ગયો નથી. તો ભણે એ બધા ધર્મ વાળા છે. શું છે? ધર્મ. એને ખોટું એ નથી ગમતું અને સારું એ ગમે છે. શું છે? ખોટું નથી ગમતું, સારું ગમે. પણ બંને બંધન છે, દ્વંદ્વ છે. શું છે? બંને બંધન છે. બંધન છે ને દ્વંદ્વ છે. શું છે? અને આ વિજ્ઞાન તો દ્વંદ્વ થી પર કરે છે. અહીં સારું ખોટું દેવું. તો આવા મોટા પુરુષે એવું કેમ બોલતા હશે કે ભગવાન મારી જોડે વાત કરે છે? હું કઈ હોય મોટા માણસો, એ તો આ બધા ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન. માટે એરંડા થી બીજું કોઈ ઝાડ મોટું હતું હશે જ નહીં. એરંડા થી મોટા ઝાડ નહીં હોય. અરવિંદ જેવા ઉપર અને મોટા જેવા ઉપર મારે માટે શંકા ઉઠાવી? ના, શંકા ઉઠાવી જ નહીં ને આપણે. તો પછી એ લોકો કહે છે કે ભગવાન ને જોયા, ભગવાન ને તો અમે વચન આપ્યું કે અમે હવે એમ કે આ તારો પૂર્ણ યોગ વિકસાવીશું અને બધાને પૂર્ણ યોગ બતાવીશું, આવું વચન આપેલું છે. બીજું છે અનુકલ્પિત વસ્તુ છે, એ નિર્વિકલ્પ નથી વસ્તુ. સમજાય છે? તમારી જોડે કલ્પિત વસ્તુ છે. આપણે ચોપડે વાંચવાની બંધ કરી દીધી. બંધ જ કેજો આ નાને જાતે કસરત કરવી. આ પાંચ વાક્યો માં બધું આવી જાય છે એની બધી હરેક વસ્તુ ગમે તે ટાઈમે તમને ગમે તેવું નુકસાન થતું હોય તો પણ તે કઈ જ્ઞાન હશે થઈને તમે સમાધાન કરશો. એ સર્વ સમાધાની જ્ઞાન છે. કેવું છે? સર્વ સમાધાન. હા, બધી મુશ્કેલીઓથી દૂર કરે. અને આ તો ધર્મ કહેવાય. એ અરવિંદ ના મોટા નો એ બધો ધર્મ કહેવાય. શું કહેવાય? ધર્મ. ધર્મ એટલે ભૌતિક સુખો ને લાવનારું. સર્વ બીજું આપણે આપણી અને કોક દાડો છે તે તમે તમે શુદ્ધાત્મા અને આ તેલ ફેરી વચમાં શુદ્ધાત્મા થી ઉત્પન્ન થયેલી એક શક્તિ છે એનું નામ પ્રજ્ઞા શક્તિ. શું છે? પ્રજ્ઞા. હા, તે પ્રજ્ઞા શક્તિ અત્યાર સુધી એ શક્તિ હતી નહી. અત્યાર સુધી એના બદલે અજ્ઞા શક્તિ હતી. શું હતું? અજ્ઞા શક્તિ. અજ્ઞા શક્તિ આ સંસારના કુંડાની બહાર કોઈ નીકળવા ના દે. સમજ ને? અને આ પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ છે એ હવે તમને સંસારમાં જ્યાંથી હોય ત્યાંથી ખસેડી ખસેડી મોક્ષ તરફ લઈ જવા પ્રયત્ન કરે. કેવું? મોક્ષ તરફ લઈ જવા પ્રયત્ન. એવી એક શક્તિ છે આ. એટલે એ શક્તિ બધું તમારું બધું કામ કરી લે છે. એ કેવી રીતે ઉત્પન્ન થઈ જાય? હવે પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થઈ? અમે આ જ્ઞાન આપ્યું ને ત્યાં બધું કૃપાથી બધું પ્રજ્ઞા શક્તિ આ દિવ્ય ચક્ષુ એટલે રિલેટિવ રિયલ જોતા ભાવે તો ને એ બધું ગોઠવાઈ ગયું. હવે એટલે પાપ ધોવાયા. હવે તમારે શું કરવાનું કે બહુ જ આશ કરતા હોય સેલત તો સેલત ને અરીસો છે પેલા કબાટ નો છે તમે આગળ બેસાડી અને તમે જુદા ને સેલત જુદા. તમારે સેલત ને કેવું કે સેલત આવી આળસ બાળસ કરીને શું ફાયદો કરશે? આમાં તો નકામા મૂરખ બનશો ગઈ. શું કહે? તોય માનતા નથી એવું કહીએ છીએ. તોય તમે જુદા સિલેટ જુદો પાડોશી ધર્મ પાડોશ માં કેવાય અને સિલેટ ને કઈ ગભરા મળે આવે નઈ તો આપડે પાડોશી તરીકે કેવું છે? કોઈ ખબર ઠોકનારું નથી. બરાબર. કોઈ વર્લ્ડ માં કોઈ ખબર ઠોકનારું નથી. બીજા બધા છે જ્ઞાન ના હોય તો. એટલે સબ સબકી સમાન કોઈક ગાર મળે ને તો આપડે કેવું સેલત અકળાતા શું કા અકળાવ છો? તમારી ભૂલે છે કયું છે? શું કહ્યું? ભૂલ હશે તો કયું હશે? અને નહીં ભૂલ હોય તો એને એનો એ બંધન માં આવશે. તમારું શું જવાનું છે? બનતા સુધી કોઈ પણ વસ્તુ તમારી પાસે આવે એટલે એ રિઝલ્ટ રૂપે જ હોય છે. શું હોય છે? રિઝલ્ટ રૂપે. એટલે તમારે નહીં બન્યું હોય એવું નહીં, બનેલું જ હોય છે. બનેલું જ હોય છે અને પછી ખાલી બનવાની ક્રિયા જ બાકી રહી. બાકી બનેલું જ હોય છે, ખાલી જોવાનું જ બાકી છે. નેગેટિવ હું તો આવી જ ગયેલું છે, પોઝિટિવ કરવાનું બાકી હોય છે. બીજું પછી પૂછજો, બધું પૂછાય. હા, બધું પૂછાય. મનનું સમાધાન બધું કરવું જોઈએ. બધું તારો ટાઈમ કેમ બગાડે? પાછી મને પોતાની રિલેટિવ વિકલ્પો ની પાર જઈ શકે નહી. જેટલા અદ્વૈત ની વાતો કરતા હતા બધા અદ્વૈત ના વિકલ્પો દાખો દાડો બંને વ્યુ પોઈન્ટ હોય તો આત્મા સોલ્યુશન થઈ શકે એમ છે. અદ્વૈત સોલ્યુશન મળશે નહી તો ગણી સમજાવો એવી વિશેષણ લગાવવું હોય તો ના લગાવવું તો શુદ્ધાત્મા શુદ્ધ થાય ત્યાં તો અદ્વૈત જ હોય ને. શુદ્ધ થાય તો અદ્વૈત જ હોય ને. સિદ્ધ ક્ષેત્ર માં હોય એકલું હોય વખતે પેલું અદ્વૈત નથી. ઉપર તો ઉપર અદ્વૈત કહેવાય ને. ઉપર જે થાય ને તેને અદ્વૈત ના કહેવાય. એથી માવી રહી થી ગયા એ સેકન્ડ પછી અદ્વૈત ના રહ્યા કે દ્વૈત ના રહ્યા. તો ખબર ને ઘટી વખત છે આ દેહ ના આધારે છે દ્વૈતા દ્વૈત. હા બસ દેહ ના ખબર ને એ બધા અદ્વૈત બોલ્યા છે ને એ અદ્વૈત બધું ઊંધું બાફ્યું છે. આ કહું તારે બધું ખોટું લાગે બધાને કડું ના નહીં લાગે કહેવા જેવું નથી બોલવું ખબર ને. અંધારે દલ માહી ગોદળા ભર્યા તે ના થાય ઘણી અને ના થાય સાધુ ને તો ચિંતા સાધવી ને તો ચિંતા. એનું શું કારણ બધું અદ્વૈત દ્વૈત એ હંમેશા દ્વૈત વાળા ને દ્વૈત ના સંકલ્પ વિકલ્પો આયા કરે. શું કરે એ દ્વૈત આવ્યું એ દ્વૈત આવ્યું એ દ્વૈત મેર માં દ્વૈત માં પડ્યો છું કોનો દ્વૈત થશે. શું છે દ્વૈત માં પડ્યો છે હા ફાઇલ આવે એટલે દ્વૈત થયો. આત્મા અનાત્મા નથી દ્વૈત ના અદ્વૈત એ શબ્દ જુદી વસ્તુ છે. પણ દ્વૈતા દ્વૈત છે અમે કહીએ તારે બાબા કશું બોલતા નથી આવે. આગળ જે ચલી આવી સુધાર્યું નહિ ચક્કર કઈ સુધારવું તો જોઈએ ને. આગળ થી બાપ દાદા ખોટું કર્યું આપણે સુધારવું ના જોઈએ. પણ લાડવા ખાવું ફરવા છે લોકો ત્યારે શરીર ના હોય તો અદ્વૈત થયું. તમને અહીંથી બે સુધ્યા પછી નું અદ્વૈત હોય તો આપડે કહીએ બે અદ્વૈત છે. બે સુધ્યા પછી તો શુદ્ધાત્મા એ નથી. શું છે આત્મા છે. શુદ્ધાત્મા દેહ ને લઈને રાખે છે. શું છે અને આ દેહ છે તો હું અદ્વૈત અને એક અપેક્ષા અદ્વૈત છે એક અપેક્ષા અદ્વૈત છે. સમજે ને તે સાપેક્ષવાદ ઉપર રહેવું જોઈએ દેહ છે ત્યાં સુધી. શું છે રિલેટિવિટી રહેવું જોઈએ ત્યાં સુધી. આવી રીતે આવું એકાદ એક પક્ષ પડાય નહીં કોઈ દાડો. એક પક્ષમાં પડીને તો મારી નાખ્યું આખું હિન્દુસ્તાન ફળાવી નાખ્યું. હવે એમાં દોષ નથી, માનનાર નો દોષ. એ બિચારા જોઈને હતા કેવા હતા, આગે છે ચલી આવેલી કે આગે છે ચલી આવેલી પોતાના બધું નું નહીં, પરંપરા ની વાત હતી. અંતર કે છે કેમ આવું તા, કે તે પણ કુદરત ની ઈચ્છા હતી. શું છે એ નિમિત્તો છે બિચારા, સમજાય છે તમને? હોય નિમિત્ત છે આ કુદરત ને સુધારવાની ઈચ્છા છે, સારા નિમિત્ત આપે અને બગાડવાની ઈચ્છા સાંભળવા નવરા નિમિત્ત. તમે સમજાય ને વાત ને, કે નથી સમજે? આ દેહ છે ને ત્યાં સુધી વિશેષણ આપ્યું હોય તો અદ્વૈત એકલું વિશેષણ અપાય. તમારે ખોટું થાય તો તમે શુદ્ધાત્મા પદ જતું નથી નથી. આ તેલક કઈ ખોટું કરે તો તમે શુદ્ધાત્મા. તમે શુદ્ધ આત્મા છો અને જ્ઞાન આપ્યા પહેલો તો તમે જ કરનાર છો. પેલા હું બોડી ને જ હું કેતો હતો માટે હું બંધાતો હતો, હવે હું એને જુદું કરું છું માટે બંધાતો નથી. પરમાત્મા એ નથી પછી કોના પરમાત્મા મૂળાત્મા. તો આ લોકો એવું માને છે ને કે આત્મા ને પરમાત્મા એક થઈ જાય છે, એક જ અદ્વૈત બે બે છે જ ને. અત્યારે તમને પ્રતિ બેઠો, અત્યારે તમને પ્રતિ બેઠી છે. શું છે પ્રતિ? કે હું શુદ્ધાત્મા છું થઈ ગયા નથી. કારણ કે ક્યાં સુધી પ્રતિ રહેશે? કારણ કે જેમ જેમ ફાઇલો નિકાલ થતો જશે તેમ તેમ પ્રતિ જ્ઞાનમાં પરિણામ પામશે. શું થાય છે? પરિણામ પામશે. અને પછી પ્રતિ ને જ્ઞાન ભેગું થાય એ પછી વર્તનમાં આવશે, ત્યારે પોતે શુદ્ધાત્મા થયા છે. સંપૂર્ણ પ્રજ્ઞા જયારે પહેલો નિકાલ થઈ જાય તો તમારો ઉકેલ આવી ગયો. એટલે આ પાંચ તમે આપેલી નિયમો પાડીએ ત્યાર પછી જે શુદ્ધાત્મા થાય સાચી રીતે. મહેતા સાહેબ એમ કે છે સાક્ષાત્કાર કરાય તો ને આત્મા અનુભવ કરાય તો ને એ સમજ થઈ ગયો. આત્મા અનુભવ કેટલા વખત થઈ ગયો? કેટલા તમે હજી નટુકી તરીકે જ વર્ત્યા કરો છો એટલે લાડવા ખાવાની વાત કરો છો. અંદર થઈ ગયો કે અંદર શું છે કે ફરી જોયા પછી જોઈતે નથી કે અદ્વૈત નથી તો શું છે? પછી ની વિશેષણ ફરી જોયા પછી દ્વૈતે નથી અને અદ્વૈતે નથી તો પછી શું છે? પરમાત્માય નથી ને સિદ્ધાત્માય નથી. સિદ્ધ ગતિ ના સિદ્ધ ભગવાન છે. શું છે સિદ્ધ ભગવાન? ના ના હમણાં તો કઈ થાય, હમણાં તો પેલા કારણ ને સૂક્ષ્મ દેહ લાગેલા હોય ને કઈ આત્મા ને ના ના હમણાં નહીં હમણાં હમણાં મળી જાય કારણ તો બધું આ સૂક્ષ્મ દેહ આ જવાના જ ને હમણાં તો કઈ શુદ્ધાત્મા થવાના. આ દેહ હોય ને ત્યાં સુધી સૂક્ષ્મ દેહ હોય ને, આ સ્થુલ દેહ હોય તો હજી સૂક્ષ્મ દેહ હોય અને સૂક્ષ્મ દેહ હોય તો હજી સ્થુલ પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. બરોબર ને? અને બીજો કારણ દે કર્મ ખપાય દેહ ઉત્પન્ન થાય. કાર્ય દેહ ને શું દેહ કહેવામાં આવે? કારણ દેહ ને કારણ દેહ કહેવામાં આવે. નીકળશે ને એમ કે મને સાક્ષાત્કાર કરાય તો એમ કેવું છે? આ બધો ટાઈમ ખોટો બગડે છે. એમ કેવું છે મને સાક્ષાત્કાર કરાય કે ખોટો ટાઈમ બગડે છે મારો? તમને ખબર નથી રહેતી ત્યારે તમારું ભણતર શું મને નહીં ભણાવનાર તમને પાસે કે છે એ ભણાવનારા કેવા કે છે ઓપરેશન થી કઈ બની શકતું છે આગળ તો અહીંયા આગળ કેરી ની દરિયે દાઈ ચડાવે ને ફરી વાત ચડાવી કલમ બનાવે છે કઈ કઈ કઈ કરિયાલે કરિયાલે આટલું બધું સુખ વર્તે છે ખતમ પછી કે ભણવા લાગે લાઈટ લઈ લઈ યોમેજી બધિયા બધું શું છે એલા નતા સાહેબ પૂછે ને હેલો આખો ફેર ગઈ તો લાગી છે એલર કલાકી છે તમારે સેફટી હતો રહેતી હતી જે સમાધિ જ્યાં મન ની મસ્તી એ નથી રહેતું આવે અને પેલા તો મને આમ લાગે કે હું જુદો છું આ જુદું છે અને હવે ફળ લાગતું જ નથી હવે બહુ જ લાગુ છું ઊંધું થયું મારો ચેપ લાગ્યો તમને ઊંધું થયું તમે બે જ જણ ઊંધું કરો થઈ ગયા હા તો કેટલી વિરાજ ના થાય શું કહ્યું આરતી ગપ્પા મારશે બહુ વિરાજ ના થાય છે તે હું જાણું કરે કે અમને બહાર લાગવાનું બહાર થઈ ગઈ ઠેકાણ આવશે અમને બહુ ભયંકર વિરાજો કરી એ અહીંયા આરતી થતી હોય ને ત્યારે ગપ્પો મારી તો બોલાવતા હતા આથી શું કરે તો હું જાણું કે આ ઉત્કેરી ખંડે ખંડે પણ થશે ને હું એ આશા કરે શું કહ્યું ખંડે ખંડે થશે ને એટલે વળીએ નહીં કર્યું ના ખરે આ તો ચોપડી આમાં હલાવાય નહીં કે ભાઈ આમ આ પદો ના ગાશો પદમાં તો આખો 14 લોક નો સાર મૂક્યો છે એ જેને સમજાશે તેનો ઉકેલ આવશે એ ત્યાં આગળ છે તે નવસારી બધાને 14 લોક નો સાર લાગે છે તે બધું રોજ ગાગા કરે છે બધાએ ગાગા કરે કારણ કે પીએસડી છે અને આ બીએસસી છે બીએસડી આપણી સરસ રહેશે તમારા પ્રદીપ પણ કે જાણે છે કે એમને બહુ સરસ રહેશે અને એમને પોતાને ખબર નથી આવે જો પોતાના ઘરની વાત પોતાને ખબર નથી પ્રદીપ ને હું વારે ઘર મારું પૂછે એમ પણ જાણે દસ ત્યારે આપી દેવાય બહુ પૂન જાગ્યું હોય તરા થાય પેલા કાકા ને એવું જ કહ્યું ને આજે પેલા ભગલતદાર ને મારું આ કઈ શરૂ કરો પેલા ચંદ્રકાંત બેઠા હતા તમે ચંદ્રકાંત ઉપર બહુ કૃપા ઉતરી તેથી ડફોડ બોલ્યો છે અને આ કાકા ને જો બોલાય તો એમનું કામ થઈ જાય પણ બોલાય નહીં કેવી રીતે બોલાય તો બહુ મોટું પૂર્ણ હોય તો મારાથી મળે નીકળે છે એમની બધી ઈચ્છાઓ પૂરી થાય તો કેવી રીતે બોલાય એ પૂર્ણ વગર શબ્દ નીકળે નહીં એ ચંદ્રકાંત કે મને તમે ડફોર જ્યાંથી કહ્યું કેતા હતા ને, સફર કહ્યું ત્યાંથી બધું નીકળી ગયું મારું, તે ડફોર કહ્યું ત્યાંથી બધું નીકળી જાય. પણ એ ફૂલ ને બહુ મોટું જોઈએ, સારું નીકળે બોલાય. જ્ઞાની પુરુષ બોલે જ નહીં ને, એને આવું ખબર ના હોય શબ્દ બોલવાનો, નવરા શબ્દ આવે ને. ડફોર બોલે મોટા માણસ, કોઈ બધા સાયન્ટિસ્ટ નહીં. ભાઈ ડફોર શું કહ્યું? દાદા હું ડફોર ડફોલ સાથે ડફોરી નીકળી ગઈ. બધું સાયન્ટિસ્ટ એટલે હજારો માણસનું ધારણ કરી શકે એવો, હજારો માણસ બોલે ને તેનું ધારણ કરી શકે. એને એક્સપ્રેસ ધારણ કર્યો છે ને, અમને એક કલાક સમજાવ્યું હતું, બધાને અજાવી લાગે એવું નહીં. આ બધાને સમજાવ્યું હતું એમના છોકરાને, પેલા એન્જિનિયરની બધા એક કલાક આપણે ઘેર. તેથી અમે એમને રોજ પાણી છાંટછાટ કર્યું હતું મુંબઈ અહીં એકલા આવે એટલે રોજ એક અનુભવ નહીં, કેટલા અનુભવ. પણ અનુભવીને ખબર નથી કે આ શાનો અનુભવ છે, પોતે અનુભવી છે એને ખબર નથી કે શાનો અનુભવ. બધું ખબર પડી ને, દિન રાત શુદ્ધાત્મા માં રહેશે. શું દિન રાત? ચોવીસે કલાક બધા એક મન શુદ્ધાત્મા નો અનુભવ. ચોવીસે કલાક મોટા સાહેબે ચોવીસ કલાક ગયા, છતાં જોડે કઈ જાતની જમે કહેવાય. ચોવીસે કલાક રહે કશું થાય, મારે પાંચ વાક્ય યાદ આદર થઈ જાય નઈ. તમારે થાય છે કે નહીં હાજર? પાંચ વાક્ય બધું એ હાજર સાહેબ થાય છે, કારણ કે શુદ્ધાત્મામાં જ છે. શું છે? એક ઘડીવાર બાબુ થતા નહીં તમે ખાલી ભ્રામ આપ કરો. હા, પેલો એગો યાદ આવે છે. હે, પેલો એગો એ મને કહે છે કે આમ પેલું યાદ આવી જાય, એગો મે સાસો અપ્પા એ યાદ આવી જાય. એગો મે સાસો અપ્પા નામ દર્શન સંજો સેતા મે બાહિરા ભાવા સલે સંજો લખણા સંજો ભુલા જીણ સત્તા દુઃખ કરંપરા સમ્મા સંજો સંબંધમ સર્વમ તીર. કઈ બી ભાવાત આપણે કઈ આપણો ભાવ નહીં થઈ ગયું નિકાલ. તે બધા મારા બહિરા ભાવ ના ફળ છે. શું કે છે? બહિરા ભાવ નું શું ફળ? કે સંજોગ રૂપે ભેગા થાય છે. શું? એ સ્થૂલ સંયોગો બહાર થી ભેગા થાય, સૂક્ષ્મ સંયોગો તો તે મન ના બધા સંયોગો ભેગા થાય, બુદ્ધિ ના ચિત્ત ના અહંકાર ના બધા ના સંયોગો ભેગા થાય, અને વાણી ના સંયોગો થી આ બધા એના બાહિર અભાવ ના લક્ષણ. શું કહ્યું? સર્વે સંજોગ લખણા સંજોગ મૂળા જીવેણ પત્તા દુઃખ સંજોગ થી જ દુઃખો પડે છે. માટે સંજોગ સંબંધન સર્વમ તીર્ણ વસર્ય. તમામ સંજોગો મારા નાય. અને તમે તો એવું નથી કહ્યું, તમે લાડવા બાડવા ખાવ મેરા તો જૈનો એનો અવરોધ કાઢ્યો છે કે તમામ સંજોગો મારા નાય. આ વાક્ય માં આખું જૈન નો સાર આવી ગયો. આખું તમે ગાથા યાદ રાખો. અને ભજીયા જલેબી ખવાય છે, નોકરી ધંધા થાય છે, બધા એ બી ભાવ માં આવે. હું એ ભાવ ને તો નથી પણ લક તો રેજ ને કે છે કઈ ના લક નહી, વર્તન માં રહો છો ચોવીસે કલાક. પણ કેટલીક વાર આવરી જાય ને એટલે લાગે કે હું નથી રહેતો ચોવીસ કલાક. એમ ચોવીસે કલાક વર્તન એમને રોંગ ડિક્લેરેશન નું પેનલ્ટી ઠોકવા જેવી છે, રોંગ ડિક્લેરેશન ની પેનલ્ટી આપવા જેવી છે. રહેશે 24 કલાક અને કે છે હું નથી રહેતો એમ. આ બધા જે 24 કલાક રહે છે, પણ પોતાને એટલી ખબર નથી કે આ મને રહે છે કે તેવું એટલું જ ભાન નથી, એટલું શું છે 50 છે. આ રિલેટિવ આવું ચાલતું હોય તે વ્યવસ્થિત અવરું કરતું હોય તેને મોથે શીખાઈ લાગ્યું. બોલો આવું કેમ થાય? એટલે મત તને ક્યાં થાય છે? તારે જોવાનું છે આ શું છે. એવું હોવું શીખાઈ લે. હા તો અજાગૃતિ થઈ જાય, જાગૃતિ ના રહે એટલે એમ લાગે કે આપણા આત્મા બાંધમાં હતી. અજાગૃતિ થઈ જાય એટલે તરત ખ્યાલ જાગૃત થઈ જાય કે આપણે ભાનમાં નથી એમ. એટલે લાગે કે 24 કલાક નથી આપણે. હે એટલે લાગે કે 24 કલાક નથી આપણે, એટલે કે અજાગૃતિ રહી જ નહીં જોઈએ. પણ 2 કલાક એ છો નહીં. એમ તો છીએ, એમ તો 24 કલાક ગણો તો ચાલે, પણ હવે અજાગૃતિ બી આવી જાય ને, ઉદ્ધરના ધક્કામાં અજાગૃતિ બી આવી જાય. જાગૃત થવાય જરૂર નહીં. અજાગૃતિ નહીં થતી, ઝઘડો થઈ જાય ને પછી આપણે ખ્યાલ આવે કે સારો ઝઘડો થતો પડે. મને તો નથી ઝઘડા થતા નથી કશું. એની જાગૃતિ 24 કલાક ની હારી ઘરમાં થતા હતા ને બધા બંધ થઈ ગયા. જો ઘરમાં થતા હતા બધા બંધ થઈ ગયા એટલે અમારે 24 કલાક ને 23 કલાક ગણાય. ધક્કો વધારે આવડી જાય, જ્ઞાન આવડી જાય. ભૂતગલ નો ધક્કો મોટો હોય ને તો આવડી જાય. આપણું જ્ઞાન એવું છે કે જેને 1 સેકન્ડ રહે તેને 24 કલાક રહે. આ કાળ ની વિચિત્રતા છે, આ અજ્ઞાન નું આશ્ચર્ય છે કે આવું બન્યું. અને તે વેડમી લાડવા ખાવાની છૂટ સાથે, નહી તો આ મોક્ષની રીતે જો કહ્યું હોત ને તો તમે પાછા જતા દહી વડા બધું ખાતા, છોડીઓ છોકરા પહેણાવવાના, છોડીઓ પહેણાવવા વધે નહીં, છોકરા પહેણાવવા વધે નહીં. તો ચિંતા કેટલી થઈ અમારે પણ આ જ્ઞાન લીધા પછી. હે તો તમે કેવી રીતે કહો કે હું મારા જેવું થઈ ગયા છે એ ભાન તમને આવવું જોઈએ ને, એટલી જાગૃતિ વધી છે. હવે પેલું સુરત સ્ટેશન એ જ્ઞાન થયું હતું ને એવું જાગૃતિ માટે શીખવું પડે. જ્ઞાની પુરુષ ની એક પણ આજ્ઞા આધીપાથી ના કરાય, એક પણ શબ્દ આગળ પાછળ ના કરાય. જ્ઞાની પુરુષ ના રાજીપામ જ રહેવું છે. એટલું બધું માણસ કરી શકે નહીં આજના માણસ કેવી રીતે કરી શકે. એટલે અધૂરું છે તો ચોક્કસ થયું. હમણાં આરતી કરશે ને ત્યાં આગળ લખ બાજુ લખ બાજુ ખંડાતા ખંડાતા પણ કામ કરશે. 8 કલાક તો માગેલા તે 8 કલાક આપ્યા મેં. આઠ કલાક ડેલી 1 મિનિટ બેસી શકતા નતા. એમના વાઈફે કહ્યું કે એ બેસી શકતા નથી. પછી 8 કલાક બેઠા તો એ આત્મા થયા તેથી બેઠા ને ભલે ગવાય નહી, ગવાય આપડે નક્કી કરી દે બધું ભેગા થયો છે, કોઈ નક્કી જ કરતા નથી. બેસી ગયા બેઠે બાબુભાઈ ઉઠાડતા હોય ને, બાબુભાઈ એમને ઉઠાડ્યા, બાબુભાઈ 8 વર્ષ પાસે ઉઠાય, બાબુભાઈ એમને નહીં ઉઠાડતા. તમે ઉઠાડો એ આ હો કે પેલું હો, આપણે જ્ઞાતા દર્શન રહેવાનું કેવું ચાલો કેવું છે. જગત ના લોકો ખાલી ભયંકારા છે, ખાલી ભય નથી છતાં ભયંકારા થી જ ભયંકાર કરે છે. ભો હોય કોઈ તારો તો જુદી છે, પણ આ તો ભો નથી, ખાલી ભયંકારા થી જ છે. નગર તમને બનકારા છે, આ સમજણ ના જ બનકારા છે. દાદા દર્શન કોરો કાગળ હોય ત્યારે ઉકેલ આવે છે, ત્યારે અમારો કોરો કાગળ છે કે નહીં ક્યારે ઉકેલ આવશે. તાજું નથી હોતું, હજુ એનું બીજ જ રોકાયું નથી ને, હજી તારું બીજ રોકાઈ રહ્યું છે, બીજ રોકાયું પછી જે ત્યારે ઉગે ઊંઘે પછી પ્રયાસ થાય દરવાજે. આ તો અત્યારે કનભી બોલે, ચંદ્રકાંતભાઈ બોલે, મુરુબેન બધા બધા ઊંઘે ટાંકી મન ગયા. ટાંકી મન બોલે બધા, એમાં ફ્રેશ છે કોઈ ના ભાઈ. તમારે જો માથા કુટ હોય તો થાય, વર્ષો નો વર્ષો વીતે પછી તમારે તમારે બીજા કોઈને 4-5 જણ ને એટલે જો પુરસાદ હોય થાય. તમે બેઠા હોય ત્યાંથી ક્રિયા નો વિરોધ તમે નહીં, અને ક્રિયા તમે ના ગમતી તમારી હેરા ના થાય છે, એ ઉતું ખોટ ખાય છે. શરૂઆતમાં એવું બનતું હતું કે બુદ્ધિના આશરો વધારે ને એટલે બુદ્ધિમાં વધારે ગમે, તો પછી એમ જોયું ને પેલા આપણા કૃષ્ણપ્રામે એવું કહેલું કે ભાઈ બુદ્ધિ એટલી બુદ્ધિ તો મગજમાં ઉપલા ભાગમાં જ છે, બાકી આખું શરીરમાં બધા વિવાદ છે, બધા શું પૂર્ણ કર્યો. બુદ્ધિને ભગવાન નું લાઈટ મળવું જોઈએ, આ કાન અવાજ ને કેમ ના મળવું જોઈએ. તો એને એક વાક્ય આવ્યું હતું એમાં કે તમે બુદ્ધિવાદી ને જવાબ આપ્યો છો, ત્યાં તમે ભક્તિ કરો છો આટલા બધા બુદ્ધિ માણ માણ પડશે. પેલા છે તે આરતી વખતે મોટી વિચારે ત્રણ દિન પ્રમાણે એ વિરાજ ના થાય, ના મળે અને 10% ખોટ જાય, ગમે એ કરવાની વાત ખોટ જાય. બહાર તમે જાણી નથી બહાર રહેતો નહીં, તમને કશું વધે નથી, તમે જોઈ જાણી ને છે તે એ કરો. હા એ મને કહે બહુ વખત, મેં કહું આપડે પદનો વિરોધ નથી કરવો, પછી હવે એ વિરોધ એનો પ્રેફરન્સ એમ કે સત્સંગ નો પહેલો પ્રેફરન્સ ખરો, પણ પેલા નો વિરોધ નહીં, અને એમાંથી બી હવે અંદર અંદર રહીએ એટલે એમાંથી કેટલા બધા કેટલા બધા પદો જ્ઞાન વાળા. ના ગાવ ના ગાવ ના ગવાય તો કઈ વાંધો નહીં, ભરતા એવું ભરતા સત્સંગ એટલે ભરવું, ગઈકાલે તમે આપણે દાદા ચોખ્ખું કહ્યું કે આવું ગપ્પા મારે આરતી વખતે કે ગમે તો વિરાજ ના કહેવાય, એવી બીજી ઘણી વસ્તુઓ હશે અમને ખબર નથી દાદા, એવું એક એક કહેતા રહો તો બધા જાગૃત રહે. વખત આવેલ કહીએ છે ને, પણ જાગૃત રહે ને બધા. આ તો બધી વિરાજનાઓ થાય, બધી બધી ખોટો ખાય, નફો તો છે. હા પણ એ બધા સ્પષ્ટીકરણ કહીને કરો ને, જેમ આ સ્પષ્ટીકરણ કરો, સ્પષ્ટીકરણ કરો તો બરાબર સમજ પડે.